મારે તમારે પંખો બંધ કરીને 4 કલાક બેસી રહેવું, તારે 7-8 સીધો સ્વભાવ ઓછો થાય. ઓછો થઈ જાય, બરોબર છે, બરોબર છે. હા, આ 7-8 સીધી અને વધારે પંખો બંધ કરી બેસીએ જરા ગરમી ભાનગઢ સૌ લોક ના નાદ પ્રગટ થતા નથી. તમને હજુ વિચાર નથી આવતો આવા વાક્યો આમ નામ અંદર રાખવા છો, અંદર ઘૂંટાવી રાખો છો, બહાર પાડતા નથી. જો જો આ 4 વર્ષે આવી હાલત માટે એવું કઈ કે એમને પાસે એને હંમાર કરો અને એવું એમને સાંપો. દાદા એમાં તો તમને યાદ તો આને આવે છે, કોઈ ના કારણે તમને યાદ આવે. કાર નો કઈ સમય છે, કાર તો કાર ને કાર તો એમાં આડે છે. મને ગમે ઘણી વખત મને એમ લાગે કે દાદાનું શરીર છે તેને ગોરું ગોરું છે. અત્યારે 78 વર્ષ જો હોય તો નામ કર્મ બહુ ઊંચું હોય. આ નામ કર્મ ઊંચું હોય, ભગવાન હોય નામ કર્મ ઊંચું હોય, ભગવાન પ્રગટ થવાનું હોય તો નામ કર્મ. એમાં તો કોઈ શંકા નહીં. ગોત્ર કર્મ ઊંચું, ગોત્ર કર્મ ઊંચું હોય. દાદા મહાવીર સ્વામી નું વેદનીય કર્મ ઊંચું હોય, વેદનીય કર્મ ઊંચું હોય. વેદની ના હોય જ નહીં. ચાતા વેદની જોવા ભાવે, ચાતા વેદની અને આયુષ કર્મ ઊંચું. ભગવાન ને બધા જે અચેરું થયું ભગવાન નું એ શું કારણ થી થયું હોય છે? અમને જમાલીએ એમને જે તેજોલેખ્યા છોડી ગોશાળાએ જે તેજોલેખ્યા છોડી અને કેવો જ્ઞાન પછી ની વાત છે. એમને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયા પછી અને 6 મહિના સુધી ભગવાને દુઃખ ભોગવ્યું છે અને 5 મળ્યો રહ્યો. અને એ કારણ કે તેજોલક્ષ્યા ભગવાન ને શીખવાડેલી હતી, ભગવાન શીખવાડેલી હતી. હા, એને શીખવાડી ગોકાળા એમને ભગવાન શીખવાડેલી હતી. હા, શીખવાડેલી હતી. તેજ ગોકાળા એમની ઉપર ભગવાન ઘર મૂકી, બરોબર છે. તેજોલક્ષ્યા વાંચની મારફત મૂકવામાં આવે છે, વાંચની મારફત મૂકવામાં આવે, આગની મારફત મૂકવામાં આવે. કારણ ભસ્મ કરી નાખે. આ તો ચરમ શરીર હતા એટલે જીવ, અને જીવ નહીં કોઈ માણસ. આપણા થી ભોગવી શકાય આસ્તે આસ્તે ભોગવવા, કેવું આસ્તે આસ્તે ભોગવવા. આર્થિક જ્ઞાન લઘુ જ્ઞાન ના થાય એવી રીતે કર્મ ભોગવાઈ જાય તો બહુ સારું. શું કહ્યું? આર્થિક જ્ઞાન લઘુ જ્ઞાન ન થાય ને કર્મ ભોગવી જાય. આર્થિક જ્ઞાન કહીએ છીએ કર્મ ભોગવું. ચાલી ગઈ બે ચાર વખત ત્યાં હું આમ તો નહીં ઉતરવાનું. કેવું? એમ કરતા કરતા કર્મ ભોગવાઈ જશે અને આપણે ધીમે ધીમે ધીમે આ કર્મ નિર્દાત થયા કરે છે. અને આ જ્ઞાન જે બેઠું છે એનો પરમાણુ બહુ ઊંચા પેચી રહ્યો છે. હા, બરોબર છે. આનો પરમાણુ બહુ ઊંચા પેચી રહ્યો છે, બરોબર છે. અને જેને આર્થ ધ્યાન રહ્યું છે ધ્યાન જાય તેનું એનું પરિણામ કેવા ઊંચા આવે, પરિણામ કેવા ઊંચા આવે. અને આ લોકો કહે છે અમને ક્રોધ, એક જણ મને કહે છે અમને ક્રોધ થાય, એ ક્રોધ થાય છે એનું નામ ગુસ્સો, ક્રોધ ન હોય. શું કહ્યું? ગુસ્સો હોય તો બરોબર છે. ગુસ્સો અને ક્રોધમાં ફેર નહીં પણ અંદર હિંસક ભાવ નહીં, અકળાયા કરતા નહીં, અકળમાં થાય હિંસક ભાવ. બરોબર છે દાદા. અને આપણા કોઈ મહાત્મા ને હિંસક ભાવ નથી. દાદા ભગવાન હિંસક ભાવ કાંતો રહેતો આ બે થી ઓળખાય, હિંસક ભાવ નો કાંતો રાતે તમારું અપમાન કર્યું ભાઈ તારા થી, અને હવે તમે 4-2 વાગ્યા ભૂલી ગયેલા કાંતો ના હોય. બાપ છોકરા ને લડતો હોય ત્યારે ભાવ ના હોય, બરોબર છે? એનું ફળ ભગવાન પુણ્ય આપ્યું. આપણું વિજ્ઞાન બિલકુલ જુદી જતું, એકદમ ના સમજાય. એ લોકો સાધુ હોય અમારી જોડે કઈ બેસવું પડે, એ રાખવું જોઈએ. પરિચયમાં મતલબ તમે કદાચ તમારે તો આવે રોજ છે, પણ તમે એની જોડે જુદી ના રાખો. બધું પૂછો ને, નાના છોકરા ને જેવું પૂછો ભાઈ, શું કહ્યું? છોકરા જેવું, હા, બધું એકડે એક થી મળી પૂછો ને. તમારી શાસ્ત્રી ભાષામાં બહુ મત પાડતી છે દાદા. શાસ્ત્રી મારી વિરાધના કોઈ કાઢશે નહીં, મારી વિરાધના કાઢી આવે ના, હું શું પાત્ર છું, પણ મારી વિરાધના પણ કાઢશે માટે આ જગ્યાએ વિરાધના કરતો નહીં. એવું કહું બરોબર છે. અરે જો તમારે જો પાછળ પડશે ને, હું હાથ મૂકી તમને જ્ઞાન કરાવું, પૂછવું નહીં પડે. વાણિજ્ય જ્ઞાન થતો હોય, વાર્ષિક થી જ્ઞાન થતો હોય તો જ્ઞાની કહેવાય. અમે કલાક કલાક માં તો કેવી રીતે બેસીએ? આ છોકરો એની જાગૃતિ તો જોવા, કેવી જાગૃતિ વર્લ્ડ માં નો બળી, આટલી જાગૃતિ વર્લ્ડ માં કોઈ પણ માણસ જોઈ શકે. હું કબૂલ કરું છું દાદા, હું કબૂલ કરું છું, મને એનો અનુભવ છે. હા સાચું, કોમન સેન્સ એટલે બધી બધા તાળા ઉઘડી શકે, એક જ ચાલી જશે. માથું તોડી નાખે એવું જગત છે? માથું જોડી નાખે, અરે માથા ને ફ્રેક્ચર કરી નાખે એવા એવા પ્રશ્નો બેન નો પ્રશ્ન છે કે આ લોકો 80-80 ઉપવાસ કરે છે, માણસ શું ના કરે? ભગવાને આવું કહ્યું નથી. આ બધું 80 અપ્પા કે 40 અપ્પા કે 30 અપ્પા કે આવું કહ્યું, ભૂખે મરવાનું કહ્યું નથી. ભગવાને કહ્યું કે 2-3 અપ્પા કરજે, કે બહુ દાડે કોક દાડું બહુ તબિયત બગડી ગયો થઈ કરજે કે તો, અને તે શરીર બહુ જાડું વધી ગયું હોય તો, જો કિલો ઓછા કરવાનો હોય તો, નહીં તો આ મરદા જેવા તો હો છો, અને સોના હારું અપવાસ કરો છો. આ હોય છે મરદા જેવા, બીજા રોગ પહેરી ગયેલા હોય છે. એમનો પ્રશ્ન એ જાતનો છે, કોક ધારે તો કરી શકતા નથી, જયારે કોક લાંબા ઉપવાસ કરી શકે છે. એનું લેવલ કઈ છે, કારણ કઈ છે? ના કરે એનો અર્થ જ નથી. ઉપવાસ નો અર્થ ક્યારે થાય છે? તમે આ ઉપવાસ ને લોકોને અનુપયોગ છે. કેવો છે અનુપયોગ? ઉપવાસ ઉપયોગ પૂર્વક ઉપયોગ કોઈ હોતો નથી. લોક ને ઉપવાસ ને કઈ લાગતું પડતું નથી, આ તો કશું સાધન ના મળ્યું, તારા સાધન લઈ પડ્યા. ઉપાધ્યાન મારાથી એક નથી થતો, એક અડધો એક ટંક નથી વધી થતો, કારણ કે મારાથી મારો ખોરાક ઉડો દઈ સમજો ને. 40 ગ્રામ નાખતો હોય તો તે બધું ચાલે, પણ હું તો 1.5 ગેલન નાખેલું હોય, એટલે પાંચ થોડી વાર પછી કેટલું નાખવું પડે બધું તો. અને 40 ગ્રામ નાખતો હોય તેને ગમે એમ ચાલે, શું 40 ગ્રામની ટોસી હોય. અને બીજા કેટલાક અઠે શરીર આ બધા અપવાસ શરીર બગાડે છે, પાછળ રોગ બધા બહુ ઉત્પન્ન થાય છે. શરીર ભારે હોય આવું મોટું મળે છે, અને તે આઠ અઠે કરે તો આપણે એને કેવું ઉભે કરો કરવા કરવા, એ અઠાઈથી વધારે ના કરશે. વધારે ઉપવાસ કરવાનું ભગવાને કહ્યું નથી, ઉપયોગ તો માણસની પાસે હોય નઈ. અમારું જ્ઞાન આપેલું હોય ઉપવાસ કરે તો કામ કાઢી નાખે, સમજ ને. અમારું જ્ઞાન આપેલું હોય જો ઉપવાસ કરે તો બે ઉપવાસ કરે તો બહુ જ્ઞાન પૂરક. આપણું જ્ઞાન માં જો ઉપવાસ પૂરક કરે ને તો બહુ કામ કાઢી નાખે, બરોબર છે. પણ એમાં છે તે આખો દિવસ નૌકાર મંત્ર નું ધ્યાન, આખો દિવસ નૌકાર મંત્ર નું ધ્યાન. બીજું કોઈ ગુરુ માથે હોય તો ગુરુ નું ધ્યાન, કોઈ ગુરુ હોય તો ગુરુ નું ધ્યાન. પછી જે તીર્થંકર ને પોતે ઈષ્ટ હોય તીર્થંકર એમનું ધ્યાન, ઈષ્ટ તીર્થંકર નું ધ્યાન. પછી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ, આર્ત્ર અને રૌદ્ર ધ્યાન બંધ તો એ વાત કામ નહીં. આટલો ઉપયોગ ઉપયોગ કરી ઉપયોગ તમે કરો તો ખબર કામ છે, થતો નથી બોલાને. દાદા નામ બોલો ને, દાદા ભીતો દાદા શું બોલો જીવ છેલ્લી ક્ષણે આ દેહ છોડે છે, છતાં પણ ભગવાન નું ઈશ્વર નું નામ કેમ નથી લઈ શકતો? જ્યાં રુચિ હોય તો એનું પોતાની રમણતા હોય, શું છે? ઈશ્વર માં રમણતા જ નથી, રુચિ જ નથી ને ઈશ્વર માં. એટલે જયારે ભય લાગે ત્યારે અંબાર ભાઈ લાગે છે ને, એમ કે ઈશ્વર માં રુચિ તો હોય, ઈશ્વર માં રુચિ હોય છતાંય અમુક આવરણ એવા બંધાઈ જાય તો પણ સૌ તો નામ કેમ નથી લઈ શકતો? ઈશ્વર જેવી શક્તિ છે, ઈશ્વર પર પ્રેમ આવ્યો કે તેનો લે લે, ઈશ્વર પર પ્રેમ આપો છે. બીજો એનો પ્રશ્ન, ઈશ્વર જેવી શક્તિ છે કે નથી? શક્તિ જે જાણતા શક્તિ નક્કી નહીં કરી દેવાનો પ્રેમ એમ પછી જાય નહીં. આ જો તમે લઈ શકાતું હોય તો ઈશ્વર જેવી શક્તિ છે ને, ઈશ્વર છે લે તો ભગવાન એ દુનિયામાં છે. તમે કઈ રીતે ચાર રૂપે છે? જીવંત કોને કહો છો? આ જીવન છે કે મરેલું છે? નિર્જીવ છે. આ બોલે છે ને? આ બોલે છે ને? આ બોલતો નથી? નિર્જીવ છે. આ બોલે છે ને? નથી બોલતો. નિર્જીવ છે, જીવન છે. અંદર બેઠેલા છે ચેતન રૂપે, જે ચેતન જગત ના લક્ષમાં જ નથી, અને ચેતન જે નથી તેને ચેતન માને છે. તેને માને છે આ શરીરમાં જે ચેતન નથી તેને ચેતન માને છે, અને જે ચેતન છે એને લક્ષમાં ભાનમાં જ નથી. હા, એ ચેતન એ જ પરમેશ્વર છે, એ શુદ્ધ ચેતન એટલે શુદ્ધ આત્મા એ પરમેશ્વર છે. અને એનું નામ ક્યારે યાદ આવે કે જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય, એમના પર પ્રેમ આવે. જેના પર પ્રેમ આવે ને તે આપણને યાદ આવે, તેનું નામ લઈ શકીએ. લાભ થવાની વાત નહીં પણ પ્રેમ આવે એ બરોબર. ભૌતિક લાભ નથી કહેતા, બરોબર છે દાદા, બરોબર છે. એના તરફ પ્રેમ થાય, બરોબર છે દાદા. પ્રેમ આવે એવા આપણને મળે તારે ભગવાન ઉપર કૃપા આપણે એ યાદ રહ્યા કરે, તો તારે યાદ રહ્યા કરે, બરોબર. જેથી કઈ ગયો તમને દાદા યાદ આવે છે? દાદા એ કઈ ચમત્કાર દાદા એ એવું કઈ સુખ આપ્યું કે જેથી પ્રેમ ઉત્પન્ન થયો, અને પ્રેમ ઉત્પન્ન થાય એટલે ભૂલાય જ નહીં, યાદ કરવાનું હોય જ નહીં. યાદ તો કઈ નહીં ભૂલાય, તમને યાદ કર્યા કરવાનું હોય. ભગવાન યાદ ના આવે તો એમને ઘેર રહે, આપણે શાકભાજી નામ ના રહે. ભગવાન નું શું કામ છે? જે યાદ ના આવે ભગવાન નું કામ શું? યાદ આવે તો જ સાચા ભગવાન. શું કહે? યાદ આવે તો સાચા ભગવાન, એટલે ના યાદ આવે તો એમને ઘેર રહે, આપણે શાકભાજી આપણે તો ટીંડોરો ટીંડોરો કર્યા કરીએ, ગલકા ગલકા કર્યા કરીએ. શું ખોટું આપણે યાદ રહે તો ખરો, ટીંડોરા કરીએ. હા, યાદ કરે ભગવાન યાદ ક્યારે આવે? ભગવાન આપણને ઉપર કઈ આપણા ઉપર કઈ દેખાડે, આપણને સુખ આપે તો એના ઉપર આવે. ચમત્કાર તો હા, કઈ સુખ આપે આપણને. આ લોકો કહે છે ભાઈ મને બૈરી વગર, કઈક માણસ મને કહે છે મને બૈરી વગર તો ગમતું જ નથી, અને શું કે ના હોય શું થોડું તક મળી જવું કે છે. એટલે હું પણ ત્યાંથી તમે તકે એવું કઈ સુખ આપે બૈરી સુખ આપે, અને સુખ ના આપ્યું અને મારો માર મારતી હોય તો ગમે એને યાદ આવે પછી. ભગવાને એમ કહ્યું તું કે તું મારી પર તને રાગ ના આવે તો ભેસ તો કરજે નિરંતર, પણ નિરંતર કરજે કે શું કે છું? નિરંતર કરજે, હા ભૂલો નહીં એવો. દાદા તમને પહોંચાય એવું નથી, વાણીમાં જે પકડાયો તમે નથી. આમનો એક પ્રશ્ન છે, જીવને રાગ દ્વેષ જવા માટે શું કરવું જોઈએ? રાગ અને દ્વેષથી આવું થાય છે તો સંસારના વિષયમાં રાગ ઓછો કેમ થાય અને દ્વેષ પણ કેમ ઓછો થાય? એટલે આપે કહ્યું ને કે રાગ ને દ્વેષ ઓછો કરો, તો કે સંસારમાં રાગ કેવી રીતના ઓછો થાય ને દ્વેષ કેવી રીતના ઓછો થાય? કોઈ માણસ ફાવે માટે કોઈ બીજી બીજી જગ્યા હોવી જોઈએ, તો તમે સંસારમાં રહીને ના થાય તો બીજી કઈ જગ્યા છે મને કહો ને? સંસારમાં પહોંચવા માટે બીજી કઈ જગ્યા હોવી જોઈએ? મારી પાસે આવજે ને, હું તમને એક કલાક માં બંધ કરી આપીશ. એક કલાક મારી પાસે આવજો ને, બધી મારી પાસે બધી દવા છે. જો તમારે રોગ કાઢવો હોય બધી દવા છે, ના કાઢવો હોય અને વધારવો હોય તો દવા તમારે. હા, કોકસ બનાવો રોગ ગમે છે કે શું બોલો? મનુષ્યને જઈ શકે જ નહીં. શું કહ્યું? હા, આ રાગ કાકડી નો રાગ ઉતારે, તાર ચીબડા રાગ દે, ગલપાનો રાગ ઉતારે, તાર ટીંડો રાગ દે. આપણે બધો ઉદ્ધાર હોય, એમને બધો ઉદ્ધાર. હા, તમારે તો સર્વસ્વ ઉતાર, કોઈ પણ બહેન એવો રાખે છે ઉતારવા છે ને. જયારે જુએ ત્યારે વિતરાગ થાય. હા, અમુક ધર્મ વિતરાગ થયું ને જયારે જુએ ત્યારે. ઉપાધિ ના કરશો તો ચાલ્યા નહી, ઉપાધિ ના કરશો તો ચાલ્યા કરે. ધ્યાન ચાલુ જ્ઞાન આપ્યા પછી ગરીબ ચાલ્યા કરે છે. એને પ્રમત ભાવ કહે, પ્રમત ભાવ એને કહે છે. ચારિત્ર ભાવની હોય તો પોતાના સ્વરૂપમાં રહી શકાય એમ છે, રહેતો રહી શકાતું નથી એટલે પ્રમત ભાવ છે. આપણા માતાઓ ને પ્રમત ભાવ નહીં રે બધા લોકો. એટલે આપણે નિકાલી કહી દીધું. પ્રમત રહે તો એને સાતમું પણ થયું પ્રમત રહે તો સાતમું એ તો આપણે બધા બબે ત્રણ ત્રણ ચાર કલાક રહે. અહીં અહીં બે હજ તો આ બે બે કલાક પેલું એ કરે છે ને પ્રતિક્રમણ સમય. પ્રતિક્રમણ તે જ અપ્રમત ભાવ છે. બબે કલાક પ્રમત ભાવ એટલે શું કહ્યો? ઉપર ના ચાલે એટલે ગુંઠાણ નક્કી થઈ ગયું. માથી શક્તિ કેટલી તક ગુંઠાણ જ હશે એ જ ધ્યાન માં રહેવાનું. માણસ થયા જાય એ પણ સાચો આવડી અને સ્માર્ટ આખી 50 કરણ આવી હતી ઘેર પડી ગયા ને અને દુકાળ ને જમા મૂક્યું હતું એને બહુ ખરાબ લાગ્યું આવું આવું બધું આપણે જમાતું શું એને કંટાળો આવ્યો નાગરિક ને જાણતો નથી નાગરિક નું શું કેવા હોય તે જાણે પીડો હોય ને આવું વિજ્ઞાન હાથમાં ગુલાબ નું ફૂલ એવું ખીલે એવું ખીલે કોઈ અંતરાય નથી રહેતો ગંભીર નો કર્મ થાય નિકાળી ગયા ને નિકાળી ગયા ને અનંત શાંતિ કેવી રીતના વર્તાય મોક્ષ માં તો કશું છે જ નહીં તો પછી ત્યાં અનંત શાંતિ કેવી રીતના વર્તાય પોતે જ આનંદ સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ થી શાંતિ બાંતિ હોય ને ત્યાં શાંતિ પોતે પરમાનંદ સ્વરૂપ થી શાંતિ હોય ને શાંતિ અશાંતિ હોય તો શાંતિ કહેવાય શાંતિ હોય તો શાંતિ હોય તો પરમાનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જૈનો કેટલા ડાઉન થઈ ગયા છે જે જ્ઞાન આપે છે અશાંતિ હોય ને તો શાંતિ હોય જો અશાંતિ રહેતી હોય તો અશાંતિ હોય એ દ્વંદ્વ સ્વરૂપ છે શું છે અને આ તો પરમાનંદ સ્વરૂપ જે ફરતો હતો અનાદિ કાળથી પોતાનું પરમાત્મા કરે પરમાનંદ કરે અનંત શક્તિ કરે શાંતિ તો બધું અહીંયા રહે હોય અશાંતિ હોય ને ત્યાં શાંતિ હોય એ જ સમજાતું નથી એટલે પૂછું છું પાસે કશું હોય તે જ દુઃખ છે પોતે સવાર થી સુધી શાંતિ હોય કે અશાંતિ હોય એ જ દુઃખ છે હા એ શાંતિ અશાંતિ એ દ્વંદ્વ શબ્દ છે દ્વંદ્વ શબ્દ દ્વંદ્વ એટલે એક હોય તો બીજી હોય અને સુખ હોય સુખ હોય શાંતિ હોય તો શાંતિ હોય સાપેક્ષ સંબંધ વાળા શબ્દ છે ચંદ્ર એક હોય તો બીજી હોય જોઈએ એ કહે છે આપડે બહુ શાંતિ છે એટલે આપડે જાણીએ શાંતિ આવશે થોડી વાર પછી અશાંતિ નું તો આ મૂળ આખું ભાડે તો શાંતિ જ લઈ લેશે મકાન, થોડી વાર શાંતિ લઈ લે બ્રહ્મા આવે થોડી વખત, નહીં તો અશાંતિ જ ભાડે લીધેલું છે દુષ્મ કાઢા જઈએ. પણ આપણા જ્ઞાન થી આખો દડો આનંદ રહેવું. પરિગ્રહ રહીત છે, પ્રકાશમાન સૂર્ય રહી ગયો, અનંત સુખ નું ધાર. દાદા વ્યવહારિક રીતે માણસ આનંદ છે એને શાંતિ સમજે ત્યારે આ મૂંઝવણ ઉભી થાય છે. આનંદ છે આનંદ એને શાંતિના સ્વરૂપમાં સમજે છે ને ત્યારે આ મૂંઝવણ ઉભી થાય છે. હા, શાંતિના સ્વરૂપમાં સમજવાનું એટલે આ મૂંઝવણ છે. એટલે એનો ફોડ પાડવાની વાત જરૂર છે, એનો ફોડ પાડવાની જરૂર છે. આનંદ એ શાંતિ નથી, શાંતિ સ્વરૂપે સમજે એ જ ભૂલ. હા, એમ એટલે આ એક સમજવાનું છે. હા, શાંતિ પૂજલ પૂજલ ના અધીન છે, આનંદ છે તે આત્મા ના અધીન. કેટલા બધા ડાઉન પૂછ્યા, જવાબ બોલ્યા છે કે આના જેવું થઈ જશે. એ કેવે ડાઉન કે નો છોકરો કરતા નીચે શું કહ્યું ઘણા વખત વાત નીકળેલી કે રાજદેશ ને આધીન છે બધી નીકળેલી પેલા, છતાંય પણ આટલી જરા જે વિષય ભાવને રાખજે વધારે તે વિષય બનાવે ત્યાં શક્તિ વધારે. કેટલાક ને આખી ગીતા મોઢે યાદ હોય તો એ ગીતા પ્રત્યે રાગ થયો. શું આખા શાસ્ત્રો મોઢે હોય છૂટવા માટે આકરામાં આકરું પગલું કયું? જો છૂટવા માટે છોડવા માટે એમાં મારે સ્ટોપ આવી જાય છે એના માટે મેં ઘણી કોશિશ કરી જોઈ પણ નથી છૂટી શકતો. કઈ હેતાન થઈ ગયા છે મને એના માટે થઈ અને મારે શું કરવું જોઈએ? મોહન મેં છૂટતા નથી, મોહન મેં છૂટતા નથી. કાર્યક્રમ રમત ભાવ પ્રમત ભાવ ક્યાંય જાગ્રત રહેવું છે, પ્રમત માં પ્રમત રહેવું છે. અને તો ચારિત્ર મોહની કહેવાય. શું થયું? ચારિત્ર મોહની એ મોહ માયા ના કહેવાય. મોહ માયા જ્ઞાન આપ્યા પછી હોય જ નહીં એમ સમજે ને. મોહ કોને કહેવાય? સંસાર ઉભો કરે ના હોય અને જ્યાં જુએ ત્યાં દ્રષ્ટિ ચોટે, જ્યાં વધારે પડતું જુએ ત્યાં દ્રષ્ટિ ચોટી જાય, વધારે પડતું જુએ ત્યાં દ્રષ્ટિ ચોટી જાય. અને આ જ્ઞાન હોય ને વધારે પડતું જુએ તો દ્રષ્ટિ ચોટે નહીં, પણ છતાં ના જોવું જોઈએ, જોવું ના જોઈએ. તમારે બધા જ ના જોવું જોઈએ, અમે જોઈએ તો માટે નહીં. અમે જોઈએ ત્યારે અમે તો અમારી દ્રષ્ટિ જુદી જાતની થઈ ગઈ, તમારે ના જોવું જોઈએ. અમારે તો અહીંયા તો કરે ને દાદા, બીજે ક્યાંય જોજો કરવા, માથું જોજો કરવા, હા જોજો કરે, થોડી વીટી જોજો કરી. જ્ઞાની ને ખેડી વિધિ જગત ને વિસ્તૃતિ થાય છે માટે જગત ની આગળ આવ્યા છે પેલા લક્ષ્મી અને બુદ્ધિ અંતરાય કરે બુદ્ધિ ધીરો મૂકે જાય કશું ના તો ધીરો રાખતો એમ કહે શાંતિ થાય અગર ઘરમાં કકડાટ કોઈ ના કરે તો શાંતિ રહે અને કકડાટ કરે એટલે શાંતિ જતી રહે શાંતિ બેને જતા રહેતા કેટલી વાર રિહા થાય કેટલી વાર શાંતિ બેને રિહા થાય વાર કેટલી લાગે આપડા ઘરમાં શાંતિ હોય પછી પ્યાલા પ્યાલા પડ્યા ફૂટ્યું ભડકો શાંતિબેન બનતીબેન બધા ભાગતા દોડે બહાર અને શાંતિબેન નું રાસ્તા પડી જાય ચારિત્ર મોહ ની કહેવાય આપડા પંખા ને બટન દબાવી જો પંખો બંધ કરીએ છીએ આપડે અહી બંધ કર્યો અહી કેમ નહી થતો અહી બંધ કર્યો અહી કેમ થતો નથી અહી બંધ કર્યો થતો કેમ નથી પડતું ચારિત્ર આ પંખો છે પણ પેલો પંખો તો આંકડા તોડી નાખે એવો છે એટલે અમે કહે છે કે આ લિફ્ટ માં બેસે પણ બહાર હાથ બાર ના કાઢશે શું કહ્યું હાથ બાર નહીં કાઢે બરોબર બેઠા બેઠા સિગરેટ પીવો ને તમારે તેવ હોય કટ્યો હોય છે તમારો વાંધો કટ્યો હશે તે વાંધો આ વિજ્ઞાન બહુ બીજી જાતું તરત ફળ આપનો પાણી છે તે ત્યાંથી આવે છે આપડે સાંતાથી ત્યાંથી પાણી આવે છે અને તળાવ ભરી જવા આવ્યું એટલે આપડે અહીંથી ફોન કરીએ સાંતા કે બંધ કરો એટલે બંધ નથી કર્યું તો અહીં પાણી આવ્યા કરે એટલે આપડે પેલા બૂમ પાડીએ અલે ભાઈ બંધ કરતો નથી બંધ ચક્કર બંધ કર્યું છે કે આ શું છે હવે આ તલાવ છલકા છે છલકાય ના કરે તારે પહેલેથી સમજવું પડ્યું છે કે આટલું ચારિત્ર મોરી પાછળ હોય એટલું તારે પહેલેથી સમજવું ટાઈમિંગ ઘણું ગણી દેવો હતો એટલે આવા દાખલા પડે બીજા દાખલા પડે ચારિત્ર મોહ ની તો આવે જ ફળ આપ્યા કરે નહી પણ તે જાગૃતિ હોય તો એકદમ વેર વિખે થઈ જાય. પણ જાગૃતિ મન થાય ત્યારે ચડી દે એને પ્રમત્ત ભાવ કહ્યું છે. જાગૃતિ હોય તો ચારિત્ર મોહ ની વર્તે કામ કરે જોડે નઈ. ચારિત્ર મોહ ની શું કહે? પાણી નો બરફ થઈ ગયો. શું કહ્યું? હવે આપણે ધોરીએ ધરાય પાણી હોય તો ધોરીએ ધરાય, પણ આ બરફ કી ધરે? એ તો ફળ આપશે. શું થયું? ચારિત્ર મોહની અમને હરકતે ના રહે, અમે અમે હરકત જ ના ખાઈ જઈએ. શું કહે? મારકત ચારિત્ર એને આપણે નિકાલી કરવું કહ્યું છે. શું નિકાલે કરવું? આપણે ચારિત્ર મોહને નિકાલી કરવું છે. સંભાવે નિકાલ કરવો એ ચારિત્ર. દાદા સંભાવ નિકાલ કરવો પડે છે કે દીકરી પૈસા આપવાના કયા છે? એ હું તો ઉઘરાણી કરે છે. મારે પૈસા ક્યારે મોકલવા? 25,000 થી આપવાના કહે. ક્યારે મોકલવા એમ કહે છે. આ મદદ કરતો પણ સર્વિસ માં જાય, પેલો સર્વિસ માં જાય. કોઈ મદદ નથી ને? ના તો તમારે આજ્ઞામાં રહેવું એ ધર્મ છે. છતાં પૂછવાનો ચારિત્ર મોહની હોય તો પૂછવાનો વાંધો નહીં, હોય તો પૂછો. એ ચારિત્ર મોહની છે. શંકા ગુજરાત તાજી નાખી તો જ્ઞાન આપ્યું છે. વિશે જ્ઞાન આપ્યું પછી જાણવા જ જેવું બાત ના રહે. આ જ્ઞાન ની પાસે 5,000 રૂપિયા છે. એની પાસે કશું જ જાણવા જેવું નથી. એની બહાર કશું વાત હોય એક એક પરમાણુ નથી. એ તો તમે શાસ્ત્રો પાસે ના પાડ્યા. કારણ કે આ પબ્લિક નો અત્યારની જનરેશન નો અપમાન કરવાના નથી. આવીને બેસો ઘર બહાર. દુઃખ તો રોંગ બિલીફ છે. શું છે રોંગ બિલીફ? ખાલી રોંગ બિલીફ સમજણ નહીં પડવાની. આપણું જ્ઞાન એવું છે કે રોંગ બિલીફ સમજણ પડે એવું છે. 5 વાક્ય ભાઈ છે ને નિકાલી નિકાલી એટલે શું રોંગ બિલીફ? શું નિકાલી બાબત? મળી જાય નગર પૂછે માગે નગર માગે મળી જાય. તમને કાલે કહ્યું હતું કે ટેમ્પરરી જોઈએ છ દસ 1977 શાંતિલાલ લાલચંદ નો જે ગુરુ છે